બસ અષાઢી રાત હતી, મેઘલી રાત જામીતી, અનરાધાર વરસાદ વરસતો હતો, અને કારિયાણીના વસ્તા ખાચરના ઘરના પત્ની સીતબાઈ એને ભગવાન શ્રીજી મહારાજની મૂર્તિ સાંભળી આવી છે. અરે રે, વીજળી કડાકા મારે છે, ધોધમાર હાંબેલાની ધારે વરસાદ પડે છે, ઢાઢું બોળ વાતાવરણ થઈ ગયું છે, મહારાજ ક્યાં છે? હવે એમનો સ્વભાવ એવો છે કે કોઈક નાનું ઘર હોય, માટીનું હોય, કૂબો હોય, સામાન્ય ગરીબ હોય તો એને આંગણે જઈને બેઠા હોય, આવી મેઘલી રાતમાં એને શું થતું છે? ઓઢવાનું નહીં હોય તોય પડ્યા છે, પલળ્યા હશે તોય પડ્યા છે, ભૂખ્યા હશે તો ખાવાનું નહીં માગે, એનું શું થતું છે? જીમા છે કે નહીં, ઓઢવાનું થયું છે કે નહીં, આંખમાંથી બોર બોર જેવડે આંસુ ચાલ્યા જાય, ઘડીક થાય ને બારણું ખોલે ને જોવે, અરે રે રે ક્યાં છે, એનું શું થતું? વળી બારી ખોલીને જોવે, વસ્તા ખાચર પૂછે કે દેવી તમે શું જોવો છો? તો કે ના, તમે સુઈ જાઓ. એક ઓરડામાંથી બીજા ઓરડામાં, ઘડીક ઉંબરામાં, ઘડીક ફળિયામાં આવી રીતે જોઈ રાખે છે. પણ એમ છે કે જો અત્યારે અહીંયા મહારાજ આવે, સરસ મજાનો ઢોલિયો, નવા ગાદલા, ઓછાટ, તકિયા, બાલોશિયા, ઓશિકામાં એ બધું કાઢીને બિછાવ્યું, જો અત્યારે આવે તો આ ઢોલિયામાં પોઢાડું અને રસોઈ તૈયાર કરી નાખી, રોટલા શાક હાથે બનાવી હું એમને પ્રેમથી જમાવડું, ભૂખ્યા જ છે, નહીં જીમા હોય, અને ભૂખ્યા છે તો આવે બસ આવે વખતે માગે પણ નહીં, એવો એનો કરુણાળો સ્વભાવ છે, ક્યાંય ચેન પડતું નથી. અડધી રાત ભાંગી ગયો અને સારંગપુરમાં જીવા બાપુના દરબારમાં મહારાજ પોઢ્યા હતા, સડાપ દઈને ગોદડું ફેંકી દીધું, બૂમ પાડી, માત્ર ધાધાલ, સેવામાં હતા, એકદમ ઊભા થઈ ગયા, મહારાજ માણેક વરડી માણકીને હાજર કરો. અરે મહારાજ, અત્યારે આમ આમ જોઈ નથી શકાતું, આમાં માણકીને તમે હલશો કેમ? મારું વચન છે, આજ્ઞા છે, જા. માણકી મારું માને છે, તારું નહીં માને. માણેક વરણી માણકીને હાજર કરે, જો તારે સાથે આવું તો તું એક રોજો ઘોડો લઈ લે. અરે પણ મહારાજ, જવું છે ક્યાં? મારે અત્યારે ને અત્યારે કારિયાણી જવું છે. પણ મહારાજ, કારિયાણી છેટું પડે, સવારે જઈએ, ત્રણ નદીઓનો સંગમ આપણે મહારાજ અહીંયા પાદરમાં થાય છે, ઘુઘવાટા કરતી ત્રણ નદીઓ ભેળી થાય છે, આમાં કોઈ ઘોડાની તાકાત નથી મહારાજ, ઉપરવાસ એટલો વરસાદ છે, અહીંયા આટલો વરસાદ છે, અને ત્રણ નદીઓનો સંગમ, કોઈ ઘોડો આમાંથી નીકળી ન શકે મહારાજ, અને તમારા કારિયાણી જાઉં છું, મારું માનું પગમાં પડી ગયા, આપણે સવારે જઈશું. ના, રહેવાય એમ નથી, જવું છે, લાવ માણકી ઘોડી. ના છૂટકે વરસાદમાં એમ એમ પલાણ નાખ્યા વગર માણકી ઘોડીને લાવ્યા, હારો હાર રોજા ઘોડાને લીધો, આ ક્યાં જશે અત્યારે, અને શું છે? કંઈ વિચારે, મોજડી પહેરી ના પહેરી ત્યારે સડાપ દઈને માણકી ઉપર સવાર થઈ ગયા, માત્ર ધાધેલાના રોજા ઘોડા ઉપર સવાર થયા, મહારાજ સરખ ખેંચીને માણકી ઉપડી, હુઈડ બોલે છે દેશી ભાષામાં, કે ને વરસાદ બોલતો હોય ત્યારે હુઈડ બોલતી હોય, આમ હુઈડ બોલતી હોય, હુઈડનો હું અર્થ થાય મને નથી ખબર, ક્યાંય આમ નાખી નજર નથી પડતી. હવે તેથી કાંઈ ટોર્ચ લાઇટો કાંઈ નહોતું, માત્ર ધાધેલા ઘોડાનો અવાજ થાય, એની પાછળ પાછળ એનો રોજો ઘોડો દબાવે, પાછળ આગળ માણકી તિખારા મારતી જતી હોય એવું લાગે, અને માત્ર ધાધલ બૂમ પડે, એ મહારાજ રોકાઈ જાઓ, ત્યાં તો પાદરનો ગોંદરો આવી ગયો, ત્રણ નદીઓનો ઘૂઘવાટ, આમ ત્રણ ત્રણ માથોડા પાણી ઉછળે, રોજો ઘોડો ત્રણ પગલા પાછો પડી ગયો, માત્ર નાખી ડચકારી મારી દો, ઘોડો ઘોડો દઈને પાછો ત્રણ ડગલા પાછો પડી ગયો. અરે મહારાજ, આમાં ના જવાય, ત્યાં તો માણકી ડબાક દઈને મારી છલાંગ, અને નદીના પ્રવાહમાં માણકી પડી. માત્ર ધાધલ કે, હે ભગવાન, એટલે હાલ રે રોજા હાલ, તારો બાપ જાય છે અત્યારે, પણ રોજા ઘોડાને અડાડ્યો, પડ્યો પાણીમાં, ઓથું મારીને રોજાને બહાર નાખી દીધો. માતા ધાધલ કે, મહારાજ મારું કામ નથી, તો તું ત્યાં પડ્યો રહીજે, જા, હું નીકળી ગયો. માણકી ઘોડી ધાડ ધાડ ધાડ ધાડ આખા પૂરને વહેવાઈ ઉપર થઈ નીકળી ગઈ. વહેલું આવ્યું કારિયાણી, કારિયાણીના ફળિયામાં હાકળ ખકડી, સીતબાઈ કીધું, અત્યારે હાકળ? ઓ સીતબાઈ, આજ મારો સહજાનંદ પ્રભુ આવી ગયો, મોરલો એકદમ દોરીને બારણા ખોલ્યા, આખાય પાણીથી ભીંજાયેલા, વરસાદ તો હજી ધાર અંધરાધાર વરસે છે, એકદમ માણકીનું ચોખ્ઠું લઈ લીધું, વસ્તા ખાચર આવી ગયા. અરે મહારાજ, આટલા પલળતા ભીંજતા અત્યારે ક્યાં ક્યાં હતા અને ક્યાંથી આવ્યા? ઠેકાણે જતા પણ આવું પડ્યું છે. નીચે ઉતાર્યા, મહારાજને સ્નાન ગરમ પાણી કરી નવડાવ્યા, બીજા વસ્ત્રો આપ્યા, મહારાજે ધારણ કર્યા, અને તરત જ કીધું, બા મને ભૂખ લાગી છે, જમવા તૈયાર રોટલા, શાક, ભેંસોના દૂધ મહારાજને જમાડ્યા. પાસે બેસીને મહારાજ પ્રેમથી જેમાં કેટલું જમી ગયા ખબર પડી નહીં. હા હું કીધું ત્યારે રહ્યા. સીતુભાઈ કીધું મહારાજ ઢોલિયો ડાળેલો તૈયાર છે અને આ પડી જાઓ. મહારાજ પડી ગયા વસ્તા ખાતરે પગ ચંપી કરી. અને ત્યારે સીતુભાઈને શાંતિ થઈ, જો હેત હોય તો આવું થાય. અને ખોટી જગ્યાએ આ થઈ ગયું. સંગ્રહખોર એક હતો ને, ચોખ્ખું ઘી 100 ડબ્બા ઘી એને સંઘરી દીધું એ વખતે. તો ઘીના ભાવ બજારમાં વધી ગયા, સ્ટોક ભર કરી દે અને ભાવ વધી જાય. એટલે ભાવ વધી ગયા એટલે પછી સરકારે કંઈક એવું કર્યું કે દરોડા પાડો જ્યાં જ્યાં હોય ત્યાં. એ આ વેપારીને ખબર પડી ગઈ કે દરોડા પડશું, એટલે એના નોકરને બોલાવ્યું અને કહી દીધું આ 100 ડબ્બા આપણે ખેતર છે એ ખેતરમાં ખાડો કરી અને આ બધું ઘી ત્યાં રાખી દે. ભલે મારે જોયો જલ્દી થવું જોઈએ. એટલે પેલા ખાડો કરીને એમ કરીને 100 ડબ્બા ઘી ત્યાં ખેતરના ખાડામાં રાખી દીધું. કામ પત્યું એટલે આવીને શેઠને કીધું, શેઠ સાહેબ 100 ડબ્બા ઘી આપણા ખેતરમાં ખાડો કરીને રાખી દીધું છે, ખાલી ડબ્બા ક્યાં મૂકું? અમૃત જેવું ઘી છે પણ ક્યાં નાખી દીધું? ધૂળમાં. એમ આપણે અમૃત જેવો પ્રેમ પરમાત્માને પહોંચાડે પમાડે એવો છે પણ નાખી દઈએ છે ધૂળમાં. તરુણ અસ્તાવત તરુણી રક્ત સ્ત્રી આ સત્તામાં એટલા વસ્ત રહે છે કે જેથી ભગવાન મળતો નથી અને સંસ્કૃતિ મળે છે. પણ આ યુવાની અવસ્થા જેવી છે, અવસ્થાનો જ દોષ છે. એક મહાત્માજી બિચારા હતા ને, તે ગામની પાદા એક વૃક્ષ નીચે બેસી અને પોતાના મનને આ બધું હોય ને સમજાવતા, સાધનામાંથી પસાર થયા હોય. અને બિચારા હવે ત્યાં થોડેક દૂર પાણી ભરવાનો કૂવો, મહાત્મા જાય બેઠેલા, બેઠા બેઠા પોતાના મનને ઉપદેશ આપે અને 3 અવસ્થાની બિચારા વાત કરતા, બાળપણ, યુવાની અને ગઢપણ. એટલે આંખો મીચીને તો બેઠા હતા અને બોલતા હતા પણ થોડું જોરથી મનને સમજાવતા. અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચલી કો ડંડા માર. એટલે આગલું બાળપણ પણ સારું, વૃદ્ધાવસ્થા પણ સારી, પીછલી ભી અચ્છી અવસ્થા, બીચલી જુવાની હે ઉસકો ડંડા માર. પણ બસ એના મનને સમજાવતા હતા, અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચલી કો ડંડા માર. હવે એમાં 3 છોકરીઓ પાણી ભરવા આવી, એ 3 બેન પણ. હવે આ મહાત્માજી આમાં લાગી પડેલા આંખ્યું મીચીને, અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચલી કો ડંડા માર. અને પેલી છોકરીઓને થયું કે આ જો નજર બગાડે છે. એને છે ને એને બા બાપુજીને વાત કરી. ઓલામાં એકાદ બે છે દરબારો રજપૂતો કોઈ, તો ધોકા લઈને આવ્યા. અને મહાત્માજી હજી બિચારો એ જ બોલતો હતો, અગલી ભી અચ્છી, ચીચલી ભી અચ્છી, બીચલી કો ડંડા માર. એ બોલતો તો વાહામાં ધોકા પીડ્યા. મહાત્માજી આંખો ખોલી નાખી, એટલે મારવા જ મીડ્યા કે તમે સાધુ છો, ભગવા કપડાં પહેર્યા છે અને કોઈકની છોકરીઓ બેન દીકરીઓ નીકળે એના ઉપર તમે નજર બગાડો છો? ભાઈ મેં કોઈને જોયા નથી, તમે શું કરો છો? તો તમે બોલો છો અમારી દીકરી આવી આમ બીચલી કો ડંડા માર, અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી. મહાત્માજીને માર પડ્યો છતાં ખડખડાટ હતી પીડ્યા, એ કે યાદ કરી તો એ ધોકા પીડ્યા. તો જ્યારે જીવનમાં એ વ્યતીત થતી હોય ત્યારે શું થતું હશે? જુવાનીને યાદ કરી તોય ધોકા પીડ્યા. ગજબ દે, આખી યુવાની ભાન ભૂલાવી દે છે. પૃથ્વીરાજ ચૌહાણ ભારતને દિલ્હીનો તખ્તનત, સલ્તનતનો રાજા, બાહોશ, મોહમ્મદ ગોરીને 17 વાર કાઢી મૂકેલો, પણ પછી સંયુક્તા નામની સ્ત્રીમાં એ લુબ્ધ થયો અને બધી જ કાર્યભાર શિથિલ થયો. મોહમ્મદ ગોરીએ હરાવ્યો, 17 વાર કાઢ્યો હતો. અને મોહમ્મદ ગોરીએ કેદ કર્યા પૃથ્વીરાજ ચૌહાણને અને ચામડાના દોરા લઈને બંને આંખોને એણે સીવી લીધી. પૃથ્વીરાજ 52 મણ વજનનું લોખંડનું બખ્તર એના શરીર ઉપર નાખી દીધું અને આવી રીતે કેદ કરી. એટલો બળવાન હતો, 1 ટન વજન જોવો, ત્યારે તો બંધનમાં રહ્યો. કેટલો હશે પૃથ્વીરાજ ચૌહાણ મજબૂત. અને પોતાના આરબ દેશમાં લઈ ગયા અને ભૂંડે હાલે એને અમૃત થયા. શેનું કારણ હતું? સ્ત્રી આશક્તિ. એટલે આ અવસ્થા તરુણી અવસ્થા છે. એમાં શ્રીજી મહારાજે સારંગપુરના 18મા વચનામૃતમાં કીધું છે. વચનામૃત તો કીધું ને, બધા એમાં હોય, જીવનનું બધું એમાં હોય, શ્રીજી મહારાજ કે આ જુવાની અવસ્થા છે ને દરિયા જેવી છે, એ પાર કરવી બહુ કઠણ છે, પણ જો કોઈ એને સાચા સાધુનો સંગ મળે, સત્સંગ મળે, અને એ સત્સંગમાં જો એને હેત થાય તો એને યુવાની છે એ પાર પડી જાય. હવે એક તો સારા સાચા સાધુ મળવા કઠણ, મળ્યા પછી એવું હેત થવું કઠણ. એ હેત એટલે આખી જુદી જ વાત છે એમ. પણ હવે આપણે તો શું છે, ઉપર છલું બધું હેત હોય, આપણને અનુકૂળ હોય ત્યાં સુધી આપણે માનીએ, અનુકૂળ ના આવ્યું ન માનીએ, એને કંઈ હેત ના કહેવાય. સંસારમાં આપણે સ્ત્રી પુરુષની વાત કરીએ છીએ, જે પુરુષમાં સ્ત્રીમાં, સ્ત્રી પુરુષમાં જે એ લંપટ કે લુપ્ત થઈ ગયો હોય એ પછી વિવેકથી જોવે છે કે આ કરાય ન કરાય, જે કે એ માને. એવું હેત સાચામાં થઈ જાય તો ચમત્કાર તો શું છે, એ સમર્પણમાં ચમત્કાર છે. એની બુદ્ધિ એટલી પ્રેમાભાવિત થઈ જાય છે કે હેતે કરીને એના દોષ ડોકું નથી કાઢી શકતા. અને સાદી રીતે બહુ મોટો પ્રેમ રસાયણ તો આખી વાત જ જુદી છે. જો એવી રીતે સત્સંગમાં, કથા વાર્તામાં, ભગવાનના ભક્તોમાં, સંતોમાં જો આ હેત લાગી જાય તો ભાઈ આ એક અદ્ભુત ઘટના છે કે તમને જેમાં હેત છે એની પાસે તમે બેસો, તમારી વિકૃતિઓ શાંત થઈ જાય. અને તમે જો એની સેવા કરો એવા ભાવ હેત આ હોય તો તો તમને રોમ રોમ રોમ રોમ તમને એમ લાગે કંઈક ચાર્જ થાય છે એવું હેત હોય, અને તમે એના શરીરનો સ્પર્શ કરીને તમે સેવા કરો, 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ જાય. પણ હેત ન હોય તમે કરો તો આ ચમત્કાર ન થાય. અને ત્રીજી વસ્તુ, આ હું બહુ વિસ્તાર નથી કરતો કારણ કે આ બધું એવું છે ને, આ પછી વ્યક્તિ પૂજા જેવું થઈ જાય, વિવેક ના હોય ને એટલે વાત અમૃત જેવી છે. બીજી વસ્તુ એ છે કે આવા સાધુ હોય, આવું હેત હોય તો તમે એની સામે બેઠા હોય ને એની અમૃતમય દ્રષ્ટિ ઘણું બધું આપણો પંથ કાપી નાખે. હા, એ ખાલી જોયે એટલું નથી. સ્વામી જોગી સ્વામી 2000 સાલમાં અમેરિકા ગયા. હું તો ત્યાં જવાનો નહોતો ને ગયો નહોતો, પણ પછી કંઈક ત્યાં શિબિર લીજન્ડ રિસોર્ટમાં ગોઠવાણી, એટલે પછી બધાનો એવું થયું કે આવે, એટલે પછી જોગી સ્વામી કે આવે, એટલે પછી જવાનું થયું. જોજો મજાના આ મને એવી ઘણા પ્રસંગો છે જોગી સ્વામીની સાથે. એ મહાપુરુષનું અમારા જીવનમાં જે કે પ્રદાન છે એને કોઈ ભૂલી ન શકે. જે કાંઈ હોઈએ એ મહાપુરુષને પ્રતાપે હોઈએ છે ભાઈ. પણ બધી વસ્તુ કહેવાતી નથી, કંઈ નથી શકાતી. એટલે ત્યારે અટલાન્ટા હતા એ જોગી સ્વામી. સવારનો સમય વહેલા અમે ઉતરી ગયેલા, સ્નાન કર્યું, પૂજાપાઠ કર્યા, પછી સ્વામીને દર્શને જઈએ. સ્વામી તો મોડે સુધી બેસે પૂજામાં, લગભગ 10:30 ત્યાંનો સમય, પૂજામાંથી સ્વામી બેઠા હતા. એટલે મેં જઈને આમ દંડવત મેળ્યો કરવા, દંડવત કર્યા એટલે હેવું આમ ફૂલ જેવું હસી આમ સામે જોઈને કે હરિસ્વરૂપદા આવી ગયા. ખબર નથી એ જે બોલ્યા અને જે આમ ઇફેક્ટ થઈ એ અવર્ણનીય છે. આ બધી વસ્તુઓ બહુ મોટી મૂડી હોય છે. એટલે આ હેતથી, આવા સત્સંગથી, આવા સત્પુરુષોથી ન કલ્પી શકાય એવા જીવનમાં કામ થતા હોય. એ સાધુ એમ બોલી જાય ભગવાનની આગળ, પ્રભુ આનું તું ધ્યાન રાખજે, પતી ગયું. હે, ઠાકોરજી એનો ગુલામ છે, ઠાકોરજી એનો ગુલામ છે. પછી ઠાકોરજી બીજું વિચારે નહીં, મને પહેલાં એ કીધું છે કે તમે આનું ધ્યાન રાખજો. અને પછી એ જ્યારે નજર માંડે પછી શું કહેવાનું હોય. અને વૃત્તિઓના 3 પ્રકાર આપણે કહે છે ને ભાઈ, કાચબા વૃત્તિ, માછલી વૃત્તિ, કુંજર વૃત્તિ, પક્ષીની વૃત્તિ. વૃત્તિઓ તો ઈંડા સેવાય ને, કબૂતર હોય યા પક્ષી પાંખમાં રાખીને સેવાય, એની ઈંડાની ઉપર બેસે તો જ ઈંડું સેવાય, નહીં તો ઈંડું ન સેવાય. અને માછલી એ એવા છે કે ઈંડા મૂકી દે એ પછી એની સામે આમ નજર રાખીને આમ ટકટક જોઈએ જ રાખે, હોય છેટી પણ જોઈએ રાખે, અને જોઈએ રાખે એમાંથી પેલું ઈંડું સેવાઈને બચ્ચા થઈ જાય. પણ ત્રીજું જે કુંજર પક્ષી છે એ તો બચલા મૂકી અને બીજા જ પ્રદેશમાં હજારો ગાવ દૂર કુંજડા નીકળી જાય છે કુંજર પક્ષીઓ, અને ત્યાં ઈંડા હોય, કોઈ સંબંધ નથી. પણ અહીંયા તમે જોજો, કુંજર પક્ષી ચણતું હોય તો એ બોલતું હોય છે, કીવી કીવી કીવી, એ વૃત્તિ એના ઈંડા ઉપર હોય છે. અને હજારો માઇલ ઉપર એના ઈંડા હોય, હજારો માઇલ ઉપર, અને 6-8 મહિને એ પછી પાછા ફરતા હોય છે કુંજર પક્ષીઓ. પણ ત્યાં એ બચલા સેવાઈ ગયા હોય, ઉછરી ગયા હોય, દોડતા થઈ ગયા હોય, ખાતા પીતા થઈ ગયા હોય, પણ જેવા આ ઉડીને 8 મહિને એના માતા પિતા જાય તો જેના બચલા છે એને વળગીને પહોંચી જાય અને ઓળખી લે છે. કેમ? આ વૃત્તિના અનુસંધાન છે, વૃત્તિના અનુસંધાન. અને જો આને મારી નાખે, વચમાં કોઈ પારાદી કુંજર પક્ષીને મારી નાખે અને વૃત્તિ તૂટી ગઈ, તો ત્યાં ઈંડું સેવાતું નથી, ઈંડું ખલાસ થઈ જાય. એમ દૂર દૂરથી પણ જો આવો હેત હોય તો ઠાકોરજી એવા સાધુઓ એવા સત્પુરુષો એની દ્રષ્ટિ આપણું કામ કરતી હોય છે. પણ ભાઈ, વાત એવી છે કે જેવો સત્પુરુષનો મહિમા છે એવો હજી આપણે સમજ્યા નથી. અમસ્થા શ્રીકૃષ્ણ દુર્વાસાનો રથ હાંકતો હોય છે ઉઘાડે પગે, એને રુક્ષ્મિણી બેસી જાઓ પ્રભુ મારા ઘેર પધરામણી કરો, તો કે તમે રથ હાંકો તો આવું, તો કે હું રથ હાંકું. બ્રહ્માંડનો ધણી અને દુર્વાસાજી રથમાં બેઠા છે અને શ્રીકૃષ્ણ રુક્ષ્મિણીજી રથ હાંકે છે. હવે શ્રીકૃષ્ણ તો ખેંચી જાય, યોદ્ધા છે. રુક્ષ્મિણી થોડું ચાલ્યા તો શ્વાસ મળવા મળ્યો, ગળું સુકાવા માંડ્યું, પસીનો પસીનો થઈ ગયા. વચ્ચે કહ્યું કે મને તરસ લાગી છે, કે અત્યારે રોકાવાય નહીં, છતાંય પાણી પીવાનું કરવું પડ્યું અને પીધું. રથ રોકાણો, દુર્વાસાજી ક્રોધિત થઈ ગયા. તો એમ કહેવાય છે કે ત્યાં રુક્ષ્મિણીનો એટલો વિયોગ છે ને એમનું મંદિર જુદું છે. આટલું આટલું છોડો નહીં, બહુ કઠણ છે. ભગવાન તો ભાઈ અવતાર ધારણ કરે ત્યારે ધરતી ઉપર આવે છે, પણ એના સાધુઓ તો ક્યાંક ને કાંઈક ભગવત સ્વરૂપ વિચરતા જ હોય છે. પણ હોવો જોઈએ, ઠોકી બેસાડો એવો નહીં. આ હું જે વાત કરું ને એ ઘણા કઠે છે, એટલો બધો એને હું અખરું છું કે એ મને મારી નથી શકતા, બસ એટલું જ. ભાઈ મારે જે વાત કરવી છે હું કરું છું. તમે એમ માનો છો કે આપણને મારે કહેવાય નહીં, કોકને અતિશોક્તિ લાગે, પણ એટલે ભાઈ આપણને પૂજાવાનું ગમતું ઊભું ન થાય. ભાઈ આ તમે જેટલા આગળ બેઠા હશો એ બધા આગળ હું ધેરા વાળા ચડી જ જાય, એમાં શું કહેવાની વાત છે. એમાં આ એ લોકોને મેસેજ માટે હું આ વાત કરું છું કે આપણે જ્યાં જાય ત્યાં લોકો આવે છે ને સાંભળવા. ઊભું કરું તો કંઈ વાર લાગે ના, જે અશાસ્ત્રીય વાત છે એનો તો હું ઘોર વિરોધ કરીશ અને કરી શકું. ખોટું છે જે તમે પકડો મહાપુરુષને, અમે પકડ્યા છે, પણ એમાં વિવેક હોય, અમને ખબર છે અમે શું એમાંથી પામ્યા છે. પણ વિવેક ચૂકીને કાંઈ ન થાય, આપણે લઈ લેવા, રીત બતાવી બસ. પણ સત્પુરુષમાં જો આ થઈ જાય, અને છે એવા એવા યુવાનો ઘણા હોય છે, હોય છે, એવું હેત હોય છે. વાત મૂકી, બ્રહ્માંડમાં કોઈનું ન માને પણ સાધુ બોલ્યો, વાત પૂરી થઈ ગઈ હોય છે. પણ એને અહીંયા શાંતિ વર્તતી હોય છે, શાંતિ વર્તતી હોય છે. અને કળિયુગમાં પણ નિર્દોષ જીવન જીવતા હોય, ન જીવી શકાય એવા જીવતા હોય છે. એ જોડાવાથી થાય છે. સાધુઓને જે ભૂલી જાય છે ને એનો સત્સંગ નથી રહેતો. બુદ્ધેજના ખોડાભાઈ શ્રીજી મહારાજને સાથે સંતો અને બધા જતા હતા ગોડતાલ બાજુ, તો વચ્ચે બુદ્ધેજ આવ્યું. ખોડાભાઈ ગામને પાદર ઊભા રહી ગયા, મહારાજ મહારાજ આવી જાઓ, અહીંયા બેસણા ન કરો અને મારે ઘેર તમે થાળ ન જમો અને નીકળી જાઓ. ના મહારાજ, માંડા આળોટવા. મહારાજ કે ખોડાભાઈ ઉતાવળ છે, તમે મહેરબાનો રાખો, અમે રાજી છીએ, ઘણી વાર આવ્યા છીએ, ઘણા લાભ આપ્યા. નહીં મહારાજ, મારે આંગણેથી તમે નીકળ્યા અને મહારાજ હું અભાગી થઈ જાઉં, ના મારું હૈયું બળે છે. મહારાજ કે પણ બહુ ઉતાવળ છે ને, ત્યાં સાધુઓએ બધી તૈયારી કરવાની હોય જાવું. એટલે ખોડાભાઈ બોલ્યા, મહારાજ સંતોને જવા દો, આપ રોકા, અને મહારાજ સજ્જડ થઈ ગયા. ખોડાભાઈ, જે સાધુએ મને ઓળખાયો એને તમે જેદી ભૂલી જશો તેદી હું વશ નહીં થાઉ. એને પ્રતાપે હું ઓળખાણું છું. આજ તમે એમ કહો છો કે સાધુને જવા દો, તમે આવી જાઓ, ભૂલ ખાઈ ગયા તમે. પણ લગભગ આપણે આવું થાય છે સત્સંગમાં, થોડું સરખું થઈ જાય. પણ અમે પછી યાદી ના આપ્યો, મેં જોઈએ રાખી, બિચારા ગમે ત્યારે આવે તો પછી આપણે કે સારું આવ્યા છે ને, રાખો વાંધો નહીં, બીજું શું, સારું ભગવાન એનું સારું કરે. આપણે ક્યાં કોઈ જાતના કાંઈ વેવાય વહેલા થાય છે કંઈ, ભગવાનનો નાતો છે. સાચું, કંઈ પૂછતા નથી, આપણે કંઈ કહેતા નથી, કહીએ તો કંઈ મનાય નહીં, જ્યારે પણ એમ આવે, ઠીક છે. મેં એ જોયું, તકલીફ હોય ત્યારે સાધુને યાદ કરે, અને જેમ જેમ સરખું થઈ જાય પછી કશું જ નહીં. એવા ઘણા મારા આંગળીની વેઢે છે, અને આ મારે કહેવાયની પણ કહી દઉં, તકલીફ હોય એટલે આપણે એના માટે માળા કરી હોય, દંડવત કર્યા હોય, ધીમે ધીમે ઠાકોરજી એનું આપણે કંઈ કરી નથી દેતા, ઠાકોરજીને સારું કરી દે. પણ એમ થાય કે સારું થઈ જાય પછી કોઈ યાદ કરે નહીં, કોઈ યાદ. આપણને એમ થાય એમ શું થતું છે, અમે છે ને સ્વાર્થી હેત નથી બાંધતા, અમને કંઈ આપે એટલે જ નથી બાંધતા, ભગવાનને નાતે બાંધીએ છીએ, કંઈ લેવું છે એટલે નથી બાંધતા. અને લેવા માટે જો બાંધીએ તો અમે ભૂલા પડી ગયા કહેવાય. આમાં ઘણા છે, કયો ને બાપા કંઈ જોતું હોય, કયો ને, એના માટે નથી બાંધતા. એ સુખી થાય અને એ સત્સંગ રાખે, ભજન કરે, બહુ સારું. અને બિચારાને દુઃખ હોય તો આપણે પોતાનું દુઃખ લાગે, કે એ આપણને ન કે કોને કહે, આપણને ના કહે તો કોને કહે, આપણને આપણા મહિના હશે તો કહેતા હશે ને. તો ચાલો આપણે એના માટે કરીએ, એ નથી કરી શકતો તો આપણે ભજન કરીએ, આપણે એનો રોટલો ખાઈએ, એટલો એટલો સમાજનો, ચાલો એ કરીએ. પણ ચાલું એમ થાય, એમ તો થાય તો ખરું, કે આ કેવળ લૌકિકતા માટે, ભૌતિકતા માટે, સંસારના દુઃખ દૂર કરવા માટે જ આપણો ઉપયોગ કરે છે. યાર, આપણો હેતુ એવો છે કે ભગવાન ભજે, સહજાનંદ સ્વામીને ભજે, એના માટે છે. હા, એ જરૂર ભજે, પૂછો તો ભજતા હોય, એનો વાંધો નથી. પણ પેલી વાત કે જેને જ ઓળખાયા એને જ ભૂલી જાઉં છો ખોડાભાઈ, પણ યાદ રાખો, સાધુ વયા જાય તો હું પણ એની પાછળ પાછળ વયો જાઉં છું. એટલે આ વસ્તુ એવી છે. એક જણાને કીધું ને, ભાઈ ખુદા દેતા હોય તો છપ્પર ફાડકે દેતા હોય. એટલે એક જણાને કીધું, કોઈ ભાઈ તારું છપ્પર ફાટે અને તારા ઘરમાં એક મણ સોનાનો વરસાદ થઈ જાય તો તું શું કરે, પેલું કામ શું કરે? તો કે પેલું કામ છપ્પર રિપેર કરવાનું કરું, કારણ કે એને પ્રતાપે મન સોનું મેળ્યું છે. એટલે એને હું નિરાધાર ના મૂકી દઉં, પેલા હું એને સારું કરું, સરખું કરું, પણ એને હું ભૂલી ન જાઉં. જેને પ્રતાપે મળ્યું હોય એ સત્સંગને પકડી રાખવો જોઈએ. અને વાત વાતમાં વાંકવું પડે એ તે કઈ, અને સામાનો અવગુણ, તમારી જ ભૂલ હોય અને છતાંય સાધુની ભૂલ કાઢવી, કે એ આમ કરે છે, એ આમ ન કરે તો શું કરે, પેલાય જોવું જોઈએ પોતાએ કે આપણી ભૂલ થઈ જ છે. આપણી આ તકલીફ અહીંયા છે, આપણે સત્સંગ કરી નથી શકતા મળ્યો હોવા છતાં. અને એક વાત સાચી કહું, બહુ મેં પેલા કીધી હતી કે જેને સાચવવા પડે એને સંબંધો સાચા ન કહેવાય. પણ આપણે સતત એવું આપણે લાગ્યા કરે કે આમને સાચવો તો રહેશે, સાચવો તો રહેશે. ત્યારે શ્રીજી મહારાજે વચનામૃતમાં એમ કીધું છે કે 10-10 ખાંચડા, 5-5 ખાંચડા રોજ મારે, જોડા માથા મારે, પગે લાગવા આવે ને 5 જોડા મારે. વિચાર કરો, પગે જય સ્વામિનારાયણ કરવા આવે ને 5 જોડો કાઢીને 5 જોડા રોજ મારે, કોણ આવે? આમ એક હોય બોલો, કોઈ આવે એવો હોય કે તમે એમ કયો કે એ તો મોટા સાધુ હોય, ગોપાળાનંદ સ્વામી જેવા તો જોડા મારે તો અમે આવીએ જ ને, આમ કરીને છટકી જાય. પણ અલ્યા, તમારા કલ્યાણ કરીએ એવા તો છે જ, જોડા મારવા નથી. પણ હવે તમે આટલી સદબુદ્ધિ ન આવે તો સત્સંગ કેમ થાય ભાઈ? અમારે તમારા પ્રત્યે સદભાવ રાખવાનો છે, અમારે સમજવાનું. નાતો તો કંઈક, તમને મન પડે તો તમે એવી રીતે સભામાં આવો, મન પડે તો તમે જે કીધું હોય સેવામાં આવો, મન પડે તો એ જગ્યાએ તમે હાજરી આપો. કીધા ઉપર કઈ લક્ષ્ય નથી. દોષ ક્યાંથી ઓછા થાય? મૂળ વાત આ છે. આમાં કેન્દ્રમાં હું નથી. હું શું કહું છું, તમે જેને સાધુ માન્યા હોય, સારા મળ્યા હોય, પણ આવું જ્યાં થોડું જોડાણ હોય પવિત્ર જીવન નિર્મળ થાય. અને હેતને ચોથી તમને એક બતાવું કે જેની સાથે જોડાણ હશે ને, એટલે તમે કંઈ ખોટું કરશો ને, અહીંયા હાટકો લાગશે, એને કેવું લાગશે. અને એમ અંદરથી થાય, એનો થઈને હું આવું કરું છું, હે, ઊભો રહી જાય માણસ. આમાં ઘણું બધું એવું છે, આમાં ઘણું હોય, ઘણું બધું, ઘણા બધા આવા સમય. જેમ નારદ ભક્તિ સૂત્ર છે ને, હું તો એમ કહું છું કે આમાં સંત સૂત્ર છે. આટલા સૂત્ર આવે કે ભાઈ સત્સંગ સૂત્ર, સંત સૂત્ર, કે સંતોની સાથે કેમ, સત્સંગની સાથે કેમ રહેવું, જોડાવું, શું કરવું, કેવો વિવેક, ક્યાં ભૂલ, બહુ છે. સાંભળીને નીકળી જાય એટલો સત્સંગ નથી. લોકમાં તેમ જ કહેવાય છે, સત્સંગમાં ગયા હતા, સત્સંગ એટલો નથી. પણ જયારે ખરો સત્સંગ સાધુઓ સાથે જામે, તો ભાઈ યાદ રાખજો, દુઃખ તમારા હોય, દોષ તમારા હોય, સાધુ જાગતો હોય. હા, સાધુ જાગતો. પણ આવો આવો સત્સંગ કર્યો હોય તો. અને આપણે કરવા જેવા મળ્યા છે, જોગી સ્વામી મળ્યા છે, આવા સાધુ, ભગવત સ્વરૂપ જેવા સાધુ મળ્યા છે. અમે આજે વાત કરું છું ને, 2000 સાલમાં ત્યારે વિદાય આપવા માટે અમદાવાદ એરપોર્ટ ઉપર અમે જોગી સ્વામીને વિદાય આપવા માટે ગયા હતા. એ જ વખતે આપણા સંપ્રદાયના જ એક સાધુ એના સંત મંડળ સાથે એ લંડન બાજુ જતા હતા, અને એમને પણ વિદાય આપવા માટે એનો સમાજ હતો. એટલે આપણે જોગી સ્વામીને પાસે બધા બેઠા હોય ને એ હતા. દોડતો એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો, મને કે તમારે જોવું હોય તો અહીં આવો. અને હું તરત એક સાધુ, મને આવું ગમે ખરું, આ કારણ કે આ છે ને શાસ્ત્રોમાં ન મળે એવું હોય બધું. એટલે હું તરત જ એક સાધુ લઈને અમે તરત ગયા. એટલે એ સાધુ, આપણે સાધુ છે તે કંઈ કંઈ આપણે કોઈ રોકી તો શકે જ નહીં ને, આપ લાયસન્સ મોટું ને. હે, એટલે હું તો તરત જ એમની આગળ નીકળીને છે કે સાધુ પાસે જઈને આગળ જે હતું એ મને જોવાનું, એટલે દૂર રહીને જોયું બધું. પણ ગીત ગવાતા હતા સંતલક્ષી નવા બનાવ્યા હોય, ચોધારાસુએ બહેનો દીકરીઓ રડતી હતી, ચોધારાસુએ પુરુષો રડતા હતા. આજે વિદાય હતી, રડતા રડતા ગીત ગાતા હતા નવા જ કીર્તન એમને લક્ષીને બનાવ્યા હતા. હું જોઈ રહ્યો, મેં કીધું આવું હેત જોગી સ્વામીમાં કોને થાય. આપણે જાણીએ છીએ કે આવ ખોટા છે, આ હાવ સાચું રતન છે, આ હેત નથી થતું. એટલે મેં આગળ કીધું તો આ કલયુગ છે, ભૂલાવી નાખે, ખોટામાં જોડાવી દે, સાચામાં તમે મથો તોય ના થાય. અને વાત વાતમાં આપણને ધોખો થાય, ખોટું લાગે, પેલું થાય, વાંકું પડે, જુદા થઈ જાય. હશે હવે આપણે મેળા 4 મહિના પહેલા મેળ્યા જ હતા ને, પછી વારે વારે શું મળવાની જરૂર છે, અથવા તો શું મેળ્યા જ હતા. આવું બધું છે. એટલે યુવાન અવસ્થા કે કોઈ પણ અવસ્થા, જ્યાં સુધી વિકારો છે ત્યાં સુધી સમજવાનું યુવાની જ છે. જ્યાં સુધી સ્ત્રીયાશક્તિ છે તો સમજવાનું તરુણ અવસ્થા જ છે. વૃદ્ધ કોને કહેવાય? વિવૃદ્ધ થયો છે, શુદ્ધ થયો છે, જેના વાળ ધોળા થયા છે એમ નહીં, જેનું અંતઃકરણ ધોળું થયું છે. વૃદ્ધ તો આખા સમાજનો માર્ગદર્શક હોય, એની પાસે અનુભવનો ખજાનો છે. એટલે જ્યાં સુધી સ્ત્રીયાશક્તિ છે ત્યાં સુધી તરુણ છે, યુવાન છે. અને જ્યારે આવી વાસનાઓ સંસારની મટે ત્યારે એ વૃદ્ધ થયો. પણ સંસારમાં જે વૃદ્ધ થાય છે તો એની અવસ્થા કેવી હોય છે ભાઈ? તે વૃદ્ધ સ્તાવત ચિંતામાં. એટલે કુબેરનો તમે ફોટો જોયો છે? કુબેરનું ચિત્ર આવું છે. કુબેર ધનપતિ છે, એટલે ધનપતિઓને ચિંતા બહુ હોય, બહુ છે. આ ખબર ખરેખર આપણે ઋષિઓએ જે સિમ્બોલ કર્યા છે, આ વૃદ્ધ થાય ને પછી જાત જાતની ચિંતાઓ ઉપજવે, મારા પૈસાનું શું થશે, મારા વારસાનું શું થશે, મારા છોકરાઓનું શું થશે, અરે મારું શું થશે, મારી કોઈ સેવા કરશે કે નહીં, સાચું છે કે નહીં, જાત જાતની બધી એને ચિંતાઓ, અનંત ચિંતાઓ આવે. એક બાપા બેઠા હતા, વડીલ હતા, ત્યાં કોઈ આવીને બેઠીને વાત કરી, એ કાકા સરકારે એવો કાયદો બહાર પાડ્યો છે, એકનો એક દીકરો હોય ને તોય જ્યારે સરકારનો હુકમ થાય એટલે લશ્કરમાં સરહદ ઉપર મોકલી દેવો પડશે જ. બાબા ચિંતામાં પડી ગયા, ભલે આ ખોટું, એકનો એક દીકરો હોય અને ભલે ને બે ત્રણ દીકરા હોય પણ આપણો દીકરો લશ્કરમાં જાય એટલે પાછો આવવાનો કંઈ ચાન્સ છે જ નહીં, આપણે દીકરા મરી જાય. અને આવી રીતે જેની ઈચ્છા હોય એને જાય યુદ્ધમાં એ તો બરાબર છે, પણ કાયદો જ બધા છોકરાને મોકલી દેવાના, પછી આપણી પાછળ કોણ, આપણને કોણ સાચવે, આપણને કોણ સંભાળે. બાપા ચિંતા પડી ગઈ. તે આમને 3 કલાક વહી ગયું, એમાં કોઈક બીજું આવ્યું, એને કહે કેમ કાકા તમે આટલા બધા દાદા ચિંતામાં છો? તે ચિંતા તો થાય નહીં. કેમ? તો કે જો ને, સરકારે કાયદો બહાર પાડ્યો છે કે એકનો જ દીકરો હોય તોય જ્યારે હુકમ થાય ત્યારે લશ્કરમાં મોકલી દેવો પડશે સરહદ ઉપર યુદ્ધનો મામલો. આપણા છોકરા આવી રીતે આમ સરકાર પર આણે લઈ લે અને લશ્કરમાં એ તો પાછો આવે જ નહીં, આપણા દીકરા આપણું શું થાય? બોલો કે પણ બાપા, જેને દીકરા હોય એને ચિંતા, તમે લેર કરો ને. ત્યારે દાદાને યાદ આવ્યું કે મારા લગ્ન જ નથી થયા. આવી ન કલ્પી શકાય એવી ચિંતાઓ ગડપણમાં હોય છે. બોલો, ત્યારે તેને યાદ આવ્યું, હા એ લગ્ન જ ક્યાં થયા છે. એ અવસ્થા એવી છે, બહુ ભ્રામક ચિંતાઓ એને હોય છે. અને પેલા તો એવું નક્કી કર્યું હોય છે કે ગડપણ થશે ત્યારે ભગવાન ભજશે. ગડપણમાં ભજન થાય, ગોથા ખવાય ગોવિંદ ન ગવાય, ગોથા ખાય ગોવિંદ થોડા હાલતા જાય, જે આમાં પગરખું ગોતો જાય દબ દઈ નેઠા પડી જાય. આપણે ગુણાતીતાનંદ સ્વામી ઘેર હતા, મૂળજી શર્મા નામ, નાની ઉંમર 5-6 વર્ષની 7 વર્ષનું બાળક, પણ હવે એ તો જન્મથી છે ને, અખંડ બસ ભજન કરે, માળા કરે, મંદિરે જાય ને આવે ને આવું કીર્તનો ગાય ભજન. એમના બા માતુશ્રી ભક્ત હતા, પણ દરેકને એવું થાય કે છોકરું વધારે ભજન કરે એટલે માવતરને ચિંતા થાય કે સાધુ નહીં થઈ જાય ને, એટલે એને ઘટાડે, માત્ર વોલ્યુમ ઘટાડવાની કોશિશ કરે. એટલે તરત મૂળજીને કીધું, મૂળજી બેટા ભજન કરો એનો વાંધો નથી, પણ અત્યારે આ ઉંમર નથી, આપણે પછી મોટા થઈને ક્યાં ભજન નથી કરાતું, આ ઉંમરે આટલું બધું નહીં, મોટા થઈને થાય. નાની ઉંમરના મૂળજી શર્માએ ગુણાદિત્યાનંદ સ્વામી એમ કીધું, થોડો વખત અટકી, કે બા તમે થોડા કામકાજમાંથી નવરાશ મળી? તો કેમ બેટા, મારે તમને ગામમાં લઈ જવા છે આંટો મારવા, અને મારે તમને બતાવવું છે કે ચોરે ચૌટે ખૂણે નાકે શેરીએ ગલીએ ઓટલે જે ઘરડાઓ બેઠા છે એ કેટલા ભજન કરે છે અને શું કરે છે, મારે તમને બતાવવું છે. નાની ઉંમરમાં આલો માં બતાવું, તમે કહો છો ને ઘરડા થઈને મોટા થઈને ભજન કરાય, કેટલા ભજન કરે છે આખા ભાદરા ગામમાં બતાવું, જ્યાં જાવ ને બસ બેઠા જ હોય. તમે જોજો, આ ગામમાં ચોરો હોય, રામજી મંદિર હોય, ઉકા બાપા, ભૂરા બાપા, ડાયા બાપા, કચરા બાપા, અને એ બધા એકમાં દિવેલ હોય ને એકમાં ના હોય, એ પાઘડીઓ ઉતારી આમ ફાળિયા બાંધી બીડીના હાંધા ઉપર હાંધા એ બધા કરતા હોય, અને અલગ મલકની વાતો કરતા હોય, અને પાછા એ દમલેલ બીડી પીપીને થઈ ગયા, અમારો કોશિટા જેવો કફ નાખે, બાજુમાં બિચારા મકોડા ફરતા હોય એની માથે જઈને ઢાક દઈને પડે, દોઢોક મકોડાના ઢીંડા ભાંગી જાય, મકોડાને તેમ જ થાય કોઈક ચાસણીનું કડાયું આપણા ઉપર ઊંધું પાડી દીધું, અને તોય પાછો ભાભો થૂંકતા થૂંકતા શું કે, મારી જિંદગીમાં મેં કોઈ પાપ નથી કર્યું, ત્યાં હું સદાવ્રત માંડ્યું છે. હવે ચોરે બેઠા હોય તમે જોજો, અરે રામજીને સીતારામને ઢીંઢા દઈને વાહા દઈને બેઠા હોય, મૂર્તિ સામે કઈ નો બેઠો હોય, એ પગથિયા બાજુ ઢીંઢા દઈને બેઠા હોય અને આમ આમ જોઈએ રાખ્યા, આ કોના ઘરના નીકળ્યા, હા અસલ આ હાવ સાચી વાત છે, અને એ બધાને ઓળખાઈ જાય. જોઈએ જ રાખે એટલે હાથ લાજ કાઢી હોય ને તો કે હા એ ઓલા કમળસિંહ ની વહુવતી ને લે, બધું જોઈએ રાખે. આમાં કરીએ જ રાખે આખા મલક ની માંડ. પણ એમાં સંધ્યાટાણું થાય ને, સામે દુર્ગા મહારાજ હોય એ ઓલો ધૂપેલ્યું ને ધૂપ્યું પૂજા થાળી ને એ લઈને જેવો દેખાય એટલે તરત કે એલા એ આરતી ટાણું થઈ ગયું, હાલો હાલો ઘેરે જાય. બસ ભલે આખો દિવસ ત્યાં ઢીંઢા દઈને રામ સીતા ને બેઠા હોય અને જ્યાં આરતી ટાણું થાય એટલે તરત હાલો હાલો આરતી ટાણું થઈ ગયું, ઘર ભેગા થઈ જાય, ઘર ભેગા થઈ જાય. આપણે એને કઈક આરતી થાય છે, આરતીના દર્શન કરતા જાઓ ને, હવે આંખે દેખાય નહીં ને શું ઊભું રહેવું, પારકું બૈરું ઓળખાઈ જાય છે. અને રામજી ની સીતારામ ની સામે આમ આમ પાંચ શેર ની આરતી જગામગા થાય છે, આખો ઓરડો ગર્ભરૂમ જળહળા થઈ જાય એવી આરતી લઈને પૂજારી ફરતો હોય તો એને દેખાતું નથી, આખા ગામનો કચરો દેખાય છે એને જ દેખાતું. અરે થાળીમાં એક અથાણું ન મૂક્યું હોય તોય દેખાય છે, અને દેખાય નહીં ને આપણે શું ઊભું રહેવું. ભાગ્ય હોય તો ભગવાન ભજાય, દુર્ભાગ્યને ભગવાન ભજાતો હશે. છોટી સી જિંદગાની એની છોટી સી કહાની, મહાજ્ઞાની કહે ધ્યાની કહે ફાની તો થવાની, વર્ષ સોની જિંદગાની અર્ધી ઊંઘમાં જવાની ને અર્ધી રહી એની કથની કહેવાની, બાળપણાની નાદાની ખેલકૂદમાં જવાની ને જોત જોતામાં જુવાની, આવવાની આવીને ન બેસવાની, નાચવાની કૂદવાની, અત્તરોની મહેક મહેકવાની, અને જુવાની તો જવાની, જુવાની તો જવાની ને જાતા જાતા કાનમાં કહેવાની બેટા હવે હું નથી આવવાની, અને આંખે ન દેખાવાની કાને ન સાંભળવાની, બુઢપણાની નિશાની દેખાવાની, તોય દીકરાના દીકરાની વહુ લાવવાની, હોશ વધવાની. આ છોટી સી જિંદગાની અને છોટી સી કહાની. મહાજ્ઞાની કહે ધ્યાની કહે ફાની તો થવાની. બાલસ્તાવત ક્રીડા સક્ત વૃદ્ધસ્ત તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન પરે બ્રહ્મણી કોપિન. પણ ભજન કરતું નથી, દીકરાના દીકરાની વહુ લાવવી છે એને હું પરણાવતો જાઉં તો મને જરાય અભરખો ન રહી. અને ભગવાન કરે રહી જાય ને એના લગ્ન થાય દીકરાના દીકરાનો, તોય ડોસો શું કે એને ઘેરે છોકરાનો જન્મ થઈ જાય તો મોઢું જોતો જાઉં. પણ બધું જ કેટલું લાંબુ થાય પછી, અરે પછી ડોહો એમ ને મરી જાય. પછી દીકરા ને દીકરા ને ત્યાં દીકરો જન્મ તો એનો સમય થયેલો આવે, પછી દીકરા રમાડતા હોય આડોશી પાડોશી બૈરાઓ ભેળા થાય, છોકરાને એકબીજા રમાડે, છોકરાને મોઢું જોઈને બૈરાઓ બોલે, બટક બોલકણી બહુ હોય બૈરાઓ બોલ્યા વગર તો રે નહીં, એટલે કે આ છોકરો છે ને એનું મોઢું અસલ દાદા જેવું છે. દાદા જેવું નહીં દાદા જ છે આ, આ એ વાસના લઈને ગયો એની પાછો આવ્યો છે, હવે ધભરાવો. બોલો દીકરાના દીકરાની વહુ ને પેટે જન્મવું પડે, સ્તનપાન કરવું પડે વાસના, પણ પરે બ્રહ્મણી કોપીને લાગે. પણ જો સમજદાર હોય તો આપણે સંતો જૂના કહેતા કે સાવરકુંડલામાં ચોફાળ બને. ચોફાળ એટલે લાલ લીલી કોર બાંધી હોય, અને વચનામૃતમાં પણ મહારાજ આવે છે ચોફાળ ઓઢીને બેઠા હતા લોયાના, આ વચનામૃત વાંચો શિયાળાના, ચોફાળ ચોફાળ બહુ સરસ છે, તમે જોયો નહીં હોય ઘણા જ જોયું, પછેડી જોઈને હોય ચોફાળ જોયોનો હોય ન જોઈએ, અદભુત છે ચોફાળ. તો એ ચોફાળ બને સાવરકુંડલા વણાટકામ, હવે બનતા હો ખબર નહીં અને ત્યારે બનતા, ત્યારે પછી ચોફાળ બને ને પછી વેચવા જાય છોકરાઓ, ત્યારે ડોસો હોય ને એ છોકરાઓને સલાહ આપે, છોકરાઓ એ ચોફાળ વણો ભલે, હાથે વણાટ કામ ને ખટાક ખાટ ખડાક ખાટ ખડાક ખાટ વણતા, એ વણો ભલે વણાટનું કામ છે ભાઈ, ખજૂરા પડી જાય, જાળી પડી જાય ખજૂરો, એટલે આપણે મચ્છરદાની હોય ને એવી જાળી થઈ જાય, ખાલા ખાના સળંગ પુરાયેલું ન બને, ખજૂરો પડી ગયો કહેવાય એને. પણ એ બાપો કહે જો દીકરા વચમાં ખજૂરો પડી જાય ને તો વાંધો નહીં, પણ છેડો સરખો સુધારી લેજો, કારણ કે ચોફાળ હંકેલેલો હશે અને વેચવા જશું અને કોર બંધ અસલામ છેડો હશે ને, કોરે ખજૂરો પડવા દેતા નહીં, કોર સરસ બંધાયેલી હશે, છેડો બરાબર આમ બાંધેલો હશે એટલે ગ્રાહક જોશે અને તમારો ચોફાળ વેચાય જશે. એમ જિંદગીમાં વચ્ચે ભલે ખજૂરા પડ્યા પણ ગઢપણમાં જો છેડે છેલે જો છેડો સુધારી લીધો તો પ્રભુના દરબારમાં આ ચોફાળ વેચાય જશે. માટે આ કરી લેવાનું છે. પણ જો આ ન કર્યું અને આવી જ રીતે જિંદગી પસાર કરી કે બાલ સ્તાવત ક્રીડા સક્ત તરુણ સ્તાવત તરુણી રક્ત વૃદ્ધ સ્તાવત ચિંતા મગ્ન પરે બ્રહ્માણી કોપીન લગ્ન, જો આવી જ રીતે આ અવસ્થા ગઈ જીવન ગયું તો તો શું થશે? પુનરપે જનનમ પુનરપે મરણમ પુનરપે જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. સહજાનંદ સ્વામી મહારાજ.